اے اسرائیلنی اولادو، ماری تے بخشیشوں نے یاد کرو کہ جے میں تمنے عطا کری ہتی، انے آ پن یاد کرو کہ میں تمنے آخی دنیا پر شریشتا آپی ہتی، بلندی آپی ہتی۔ અને તે દિવસનો ડર રાખો કે જે દિવસે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શખ્સ બીજા કોઈ પણ શખ્સને કાંઈ કામ લાગશે નહીં, તેમજ તેના તરફથી કોઈ પણ જાતનો બદલો કબૂલ કરવામાં આવશે નહીં, અને ન કોઈની ભલામણ કે શફાત તેને લાભ આપી શકશે, અને ન તો તેમને બીજી કોઈ રીતે મદદ કરવામાં આવશે۔ ને તે સમયને યાદ કરો જ્યારે ઇબ્રાહીમની તેના પાલનહારે થોડાક શબ્દોથી પરીક્ષા લીધી અને ઇબ્રાહીમ તેમાં પૂરા ઉતર્યા, કામયાબ થયા। અલ્લાહે કહ્યું કે બેશક હું તને ઇન્સાન માત્રનો, તમામ ઇન્સાનોનો ઇમામ બનાવનાર છું, ધર્મ નેતા બનાવનાર છું। ઇબ્રાહીમે અર્જ કરી, અને મારી ઔલાદમાંથી પણ? અલ્લાહે કહ્યું, જે ઝાલિમ હશે તે મારા આ વચનમાં શામેલ નથી। مقام إبراهيم مصلى واتخذوا من مقام إبراهيم مصلى وعهدنا إلى إبراهيم وإسماعيل તે સમયને યાદ કરો જ્યારે અમોએ આ ઘરને, યાની કે કાબાને, બધા માણસો માટે જાત્રાનું મથક, ઝિયારતનું ધામ અને સલામતીની જગ્યા બનાવી ને હુકમ કર્યો કે ઇબ્રાહીમના ઊભા રહેવાની જગ્યાને તમારી નમાઝની જગ્યા બનાવો. ને ઇબ્રાહીમ તથા ઇસ્માઇલને અમોએ હુકમ કર્યો કે તમે બે મારા ઘરને હાજીઓ માટે, જાત્રાળુઓ માટે અને ત્યાં રહીને બંદગી કરનારાઓ, ઇબાદત કરનારાઓ તથા રૂકુ તથા સજદો કરનારાઓ માટે પાક અને સાફ રાખો. ને તે સમયને યાદ કરો જ્યારે ઇબ્રાહીમે અર્જ કરી કે એ મારા પાલનહાર, આ જગ્યાને સલામતીનું શહેર, હિફાજતનું શહેર બનાવ અને તેના રહેવાસીઓમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવે તેમને ફળફળાદીની રોજી પહોંચાડ. અલ્લાહે કહ્યું, પણ તેઓમાંથી જેઓ નહીં માનનારા હશે તેમને થોડા સમય માટે સુખ ભોગવવા દઈશ, પછી તેમને લાચાર બનાવી આગની ભયંકર સજા તરફ હાંકી કાઢીશ, અને તે એક ઘણું જ ખરાબ રહેઠાણ છે, રહેવાની જગ્યા છે. ને તે સમયને યાદ કરો જ્યારે ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તે ઘર કાબાનો પાયો ચણી રહ્યા હતા ને આ વિનંતી કરતા જતા હતા કે એ અમારા રબ, અમારી આ સેવા કબૂલ કર, બેશક તું મહાન સાંભળનાર ને જાણનાર છે. ને એ અમારા પાલનહાર, અમો બે ને તારા હુકમનું પાલન કરનારા બંદા બનાવ, ને અમારી ઔલાદમાંથી પણ એક મુસ્લિમ ઉમ્મત, મુસ્લિમ પ્રજા ઊભી કર, યાની કે તારા હુકમનું પાલન કરનારી ઉમ્મત ઊભી કર, અને અમને અમારા હજના મકામ બતાવ, હજની જગ્યા બતાવ, ને અમારી તોબા કબૂલ કર, બેશક તું તોબા કબૂલ કરવા વાળો મહેરબાન છે. إِنَّكَ أَنْتَ الْعَزِيزُ الْحَكِيمُ. حكيم. اي امارا پالنهار تيو ماتيج ایک رسول تیمنامان اوبو کر جے تاری آئے تو تیمنے وانچی سمبھلاوے تتھا کتاب انے حکمت ست بدھی نو تیمنے پھنتر آپے انے تیمنے پویتر پاکو پاکیزا بناوی دے. بے شک تون زبردست نے حکمت وارو چھے. ને એવો કોણ છે જે ઇબ્રાહીમના ધર્મથી મોઢું ફેરવે સિવાય તેના કે જેણે ખુદ પંડે જ પોતાને મૂરખ બનાવ્યો હોય. ને ચોક્કસ જ અમોએ ઇબ્રાહીમને દુનિયામાં પસંદ કરી કાઢ્યો ને બેશક આખેરતમાં પણ તે સદાચારીમાંથી જ છે નેકોકારમાંથી જ છે. એ રસૂલ તે સમયને યાદ કર જ્યારે તેને તેના પાલનહારે કહ્યું કે મુસ્લિમ થા યાને મારા હુકમને પાલન કરવા વાળો બન મારા હુકમને તાબે થા આધીન થા ત્યારે તેણે અર્જ કરી કે હું તમામ દુનિયાના પાલનહારને તાબે થાવ છું. ને ઇબ્રાહીમે પોતાના દીકરાઓને આ વસિયત કરી ને યાકુબે પણ કે એ મારા દીકરાઓ અલ્લાહે બેશક તમારા માટે ઇસ્લામ ધર્મને પસંદ કર્યો છે જેથી તમે મુસ્લિમ થયા સિવાય હરગિઝ મરી જતા નહીં. શું તમે તે વખતે હાજર હતા કે જ્યારે યાકુબની મોત આવી તે વખતે તેણે પોતાના દીકરાઓને પૂછ્યું હતું કે તમે મારી પછી કોની ઈબાદત કરશો તો તેમણે અરજ કરી કે અમે આપના માબૂદ તથા આપના દાદા ઇબ્રાહીમ ઇસ્માઇલ તથા ઇસહાકના માબૂદ એક જ અલ્લાહની ઈબાદત કરશું અને તેને જ અમે આધીનને તાબે છીએ. وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ. તે લોકો હતા જેઓ ગુજરી ગયા છે, તેમનું કર્યું તેમના માટે, તમારું કર્યું તમારા માટે છે, અને તેઓ જે કાંઈ કરતા હતા તે બાબતે તમને સવાલ કરવામાં આવશે નહીં. وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ અને તે કહે છે, યાની કે ખ્રિસ્તી તથા યહૂદીઓ મુસ્લિમોને કહે છે કે યહૂદી તથા ખ્રિસ્તી થઈ જાઓ તો હિદાયત મેળવશો. એ રસૂલ, તું કહે નહીં નહીં, બલકે અમે તો ઇબ્રાહીમના ધર્મ ઉપર આવીએ છીએ કે જે ઇબ્રાહીમ એક જ અલ્લાહને માનનાર હતા ને તે મુશ્રિકોમાંથી ના ન હતા. કહો કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ તથા જે કાંઈ અમારા ઉપર ઉતારવામાં આવ્યું છે તેના પર, તથા જે કાંઈ ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસાક તથા યાકૂબ અને તેમની ઔલાદો ઉપર ઉતારવામાં આવ્યું છે તે ઉપર પણ, ને જે કાંઈ મૂસા તથા ઈસાને આપવામાં આવ્યું છે, ને જે કાંઈ બીજા નબીઓને તેમના પાલનહાર તરફથી મળ્યું છે તેના પર પણ ઈમાન લાવ્યા છીએ, ને અમે તે નબીઓમાંના કોઈ વચ્ચે કાંઈ પણ ભેદભાવ કે ફરક રાખતા નથી, અને અમે તે અલ્લાહને જ તાબેને આધીન રહેનારા છીએ. પછી જો તેઓ પણ એવી જ રીતે ઈમાન લાવે કે જેવી રીતે તમે અલ્લાહના ઉપર ઈમાન લાવ્યા છો, તો બેશક તેમણે હિદાયત મેળવી, પણ જો તેઓ મોઢું ફેરવે તો બેશક જાણી લો કે તેઓ વિરોધી જ છે. પણ અલ્લાહ તમને તેમના છળકપટથી તેમની જાલબાજીથી બચાવવાને પૂરતો છે, કાફી છે, ને તે મહાન સાંભળનાર ને જાણનાર છે. ખુદ અમે અલ્લાહના રંગમાં રંગાયેલા છીએ અને આ અલ્લાહનો રંગ છે ને અલ્લાહ કરતાંય વધારે ચોખ્ખો રંગ તે કોનો હશે અને અમે તેની જ ઇબાદત કરનારા છીએ. એ રસૂલ કહે કે શું અલ્લાહ બાબતે તમે અમારી સાથે હઠ કરો છો, જો કે તે અમારો પાલનહાર છે, રબ છે ને તમારો પણ, ને અમારા કામો અમારા માટે છે અને તમારા કામો તમારા અમાલો તમારા માટે છે, અને અમે તેને જ નિર્મળ મનથી, ખુલુસ દિલથી, પેલસેળ વગરના મનથી માનનારા છીએ. યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ, શું તમે એમ કહો છો કે બેશક ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસાક તથા યાકૂબ તથા તેમની ઔલાદો યહૂદી અથવા ખ્રિસ્તી હતા? એ રસૂલ, તું કહે કે શું તમે વધુ જાણનારા છો કે અલ્લાહ? અને એથી વધુ ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ પાસેથી પોતાને મળેલી સાબિતીઓને સંતાડે, અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ અજાણ નથી? તે લોકો હતા જેઓ ગુજરી ગયા છે, તેમનું કર્યું તેમની સાથે અને તમારું કર્યું તમારી સાથે, યાની કે તેમનું કર્યું તેમની સાથે ગયું અને તમારું કર્યું તમારી સાથે આવશે, અને તેઓ જે કાંઈ કરતા હતા તે માટે તમને પૂછવામાં આવશે નહીં.